જેવી છે તેવી આ ખેતી સારી છે, જેવી છે તેવી આ ખેતી સારી છે. ના ના, ગમે તે એવી છે, પણ આ ખેતી સારી. અને ખેડે તો કામ કરી નાખે એ ખેતી. પુરસાદ આવે લઈ બે, પુરુષ થયા પછી પુરસાદ લઈ બે, તો ઘરું કામ કરી નાખે. ઘરું કામ કરી સંતાના લખ સરસ, બધા ફિક્કા લાગ્યા લખે ખરા, પણ બધું ફિક્કા પૂરેપૂરા લાગ્યા નથી ને. રસ ફિક્કા થઈ ગયા એવું લખે છે ને, તાર થઈ ગયા પૂરેપૂરા. ચા પીએ ત્યાં પીવી કરી હોય, જલેબી ખાઈ લઈએ, લસ્સી પી, હા તો પીકરી જાય. એવી આ શુદ્ધાત્મા નું જો કદી જલેબી ખાખા કરે ને, તરફ ફીકા લાગે, બધું ફીકું લાગે. આ શુદ્ધાત્મા જલેબી ખાય ને એક કલાક રોજ એક ધ્યાન કરીને, બધું ફીકું લાગે. જલેબી ખાઈ ને ચા પી જજે, બીજી મીઠી એ સુધાર્થમાં નહીં, મીઠી ની વાત છે. પ્રવીણ પૂછે છે આપણે મર્યા પછી શું થશે? પ્રવીણભાઈ પૂછે છે આપણે મર્યા પછી શું થશે? કેવું આપણે મર્યા પછી? મરી ગયા પછી શું થશે? મરી ગયા પછી શું થવાનું? એ પૂછે છે શું થવાનું, તમને શું લાગે છે? કઈ શું લાગે તમને પૂછે છે? એમ કઉ છું કે કદાચ આત્મા જે કયો છો, આત્મા શરીર જાય એટલે કઈ આત્મા નું મૃત્યુ નથી, પણ એ આત્મા સિદ્ધાત્મા નું લક્ષ રહેશે નહીં રહેતું? થોડું થોડું, હે થોડું થોડું થોડું રહે છે, થોડું થોડું. એ સારો અવતાર મળશે, આજ્ઞાપૂર્વક રહેશે ને, સરકાર સારો મળશે, આપણી બધી ઈચ્છાઓ પૂરી થઈ અને મોક્ષ ભણી લઈ જશે. શાંતિ વધતી જાય છે, ઘર શાંતિ. જય સચિદ. એમને પણ સત્સંગ રાખે કે તાના ગરપણ ને મારી નાખે. એમનું પૂછવાનું એ હતું કે જલેબી તો મીઠી હોય જ, એનું શું એ શા માટે મીઠી છે? એને આપણે આત્માને રૂપે મૂકીએ છીએ ને, સત્સંગના રૂપે મૂકીએ છીએ ને, તો એમનો સવાલ એ હતો કે જલેબી એ મીઠી છે ના એ મીઠી છે, જલેબી મીઠી. આ શુદ્ધાત્માને જો અંબાર અંબાર કરીએ ને આપણે, એનું એક કલાક સુધી એને કરીએ, તો એમાંથી જે સુખ ઉત્પન્ન થાય તો આ સંસાર સુખ ફીકો લાગે. પછી જલેબી ખાઈ ને ચાકી જોઈ ને ભરી જાય છે. 14/12/1977 દાદા દર્શન. મજાદુભરિયા અમીનયણાથી પાડો પ્રભુ આપ લગાવો હા. બાળો સગડા પા શન રક્ષો દેવી પદ્મા વિપરીત બુદ્ધિ અજ્ઞા વિપરીત બુદ્ધિ હોની મુજ સુજાવો અંતર પ્રજ્ઞા અબવર્ષાવો સંકિત સંના અમને મળજો વિતરાગી દીચા પ્રગટાત્મા નિજ પાર અમને મળજો વિતરાગી દીચા શુદ્ધ અને કાંતિ કરો દય પર કરુણા છાતો તના પાથર દિલ ના લોઢાને પ્રભુ આપ લગાવો હાથ પાથર દિલ ના લોઢાને પ્રભુ આપ લગાવો હાથ જય દાદા ઉભો પછી તમે બોલો વખત આવે ત્યારે ઔરંગાબાદ પૂછી બીજું બધું યાદ લાવવાની જરૂર આપડે ખાવાનું ઘર છે યાદ આવ્યા કરે છે યાદ ભણવાનું આવે ધારું આમ આવે તો યાદ ના આવે કઈ વ્યક્તિ ભોગ યાદ આવ્યો હતો ભોગ ની અડચણ નહી ભોગ આવ્યો હતો એની બહુ અડચણ ભોગ યાદ આવ્યું હતું તો એની અડચણ નહી કોઈને વખતે હવાના પ્રમાણ ગાંઠે યાદ જ આવ્યા કરતા હોય નાસ્તામાં તો એ કઈ વાંધો નહીં ઉપભોગ નો બહુ વાંધો તો વાંટિયા એ ભોગ કહેવાય શું કહેવાય ગાંઠિયા જલેબી ચા નાસ્તો બધું ભોગ કહેવાય પાન ખાવે એ ભોગ કહેવાય શું કહેવાય ભોગ કહેવાય ઉપભોગ ના કહેવાય ઉપભોગ ન જાય જાગૃતિ આવી કૃપા કોઈ મોકલી આપણ ભારે પડી જાય, આવી કૃપા કોઈને મોકલી આપણ ભારે પડી જાય. કેવું છે સાત્વિક શુદ્ધ પ્રેમ માટે જે વલખા મારે છે મને શું લાગતું કે અહીંયા એવું કઈ હો તમે મને કહો કે એવું કઈ છે. એમ કે છે કે અત્યારે દુનિયા બધા લોકો સાત્વિક શુદ્ધ પ્રેમ માટે વલખા મારે છે પણ કે મને નથી લાગતું કે એવું કઈ હોય મળે સાત્વિક શુદ્ધ પ્રેમ, તો આપ કહો એમાં કઈ હોય તો એમ. હા સાત્વિક શુદ્ધ પ્રેમ નો રસ્તો છે આપણો જે વિજ્ઞાન છે ને સાત્વિક શુદ્ધ પ્રેમ નો, કોઈ પણ જાતની કોઈ પણ પ્રકારની ઈચ્છા વગર નો પ્રેમ નો મહાત્મા લગભગ 5,000 મહાત્મા છે તે બધા મને એવા બધા, એટલે શુદ્ધ સાત્વિક પ્રેમ નો રસ્તો આ જાગ્યો છે, હોય નહી આ કાળમાં, આ કાળમાં હોય નહી પણ ઉત્પન્ન થયો, આ કાળમાં હોય નહીં પણ આ કાળમાં ઉત્પન્ન થયો એ અજાયબી થઈ છે, અજાયબી થઈ સમજાવો એમને. કે મોક્ષ તો કે તે મર્યા પછી મળે કે ના મળે એવું કઈ જાણતો નથી કે છે, પણ જૈન ની થિયરી પ્રમાણે એવું જોઈએ તો કે જૈન ની થિયરી એમ કે છે કે કર્મ હળવા કરો કે કર્મ ખપાવો, તો એના માટે કઈ રસ્તો બતાડો એમ. કર્મ આપણે તો આ જે જ્ઞાન આપીએ છીએ ને ત્યાંથી કર્મ ચાર્જ થતા જ બંધ થઈ જાય, ચાર્જ જ થતા નથી, ચાર્જ ના થાય એટલે રહ્યું છું, પછી ચાર્જ ના થાય એટલે ડિસ્ચાર્જ એકલું રહ્યું, એટલે કે ખપવા માંડે, ચાર્જ ન થાય તો મીન્સ ડિસ્ચાર્જ થવા, ચાર્જ નવા ના થાય. અને આ બીજા જ્ઞાન વગર જે બધા આ કરે છે ને તે કર્મ ગમે એટલા ખપા હતા પણ બીજા ઉત્પન્ન થયા જ કરવાના ને, બીજા ઉત્પન્ન થયા જ કરવાના, ઉત્પન્ન બંધ થતો નથી ને, આ ઉત્પાદન બંધ થાય છે. તમે કહો બરાબર છે, અમે તો આ સંસારમાં જીવતા જીવતા જે બધું કરીએ છીએ અમને ખબર છે અમે ખોટું જ કરીએ, અમુક વસ્તુ બધાને ખોટી જ કરવી પડે છે, જેમ કે અમે પૂરો ટેક્સ ભરીએ શુદ્ધાત્મા છે, ભાન થયા પછી લક્ષ બેઠા પછી આ બધી વ્યવસ્થિત વ્યવસ્થિત કરે છે, કોણ કરે છે વ્યવસ્થિત કરે છે, સમજ પડે ને. મને એમ લાગે કે આ જે છે મિકેનિકલ એડજસ્ટમેન્ટ કરે છે, આ શુદ્ધાત્મા નો જે બહાર નો ભાગ છે ને તે ભ્રાંતિ થી પહેલા છે, તે શુદ્ધાત્મા ના અજ્ઞાનતા થી કર્મ બંધાતા હતા અને તે કર્મ બંધાયેલો છે તે અત્યારે કામ કરી રહ્યા, જે બંધાયેલો કર્મ છે તે કામ કરી રહ્યા, અત્યારે શુદ્ધાત્મા નહીં કામ કરી રહ્યો, ખબર પડે ને. અને નવા કર્મ બંધાય છે પાછો, નવા કર્મ તો બંધાય બંધાય છે, તે આપણે આ જ્ઞાન આપીએ એટલે નવા કર્મ છૂટી જાય, નવા કર્મ છૂટે બંધ થાય, હું શુદ્ધાત્મા ડિસ્ચાર્જ થતા જાય ને, ડિસ્ચાર્જ એકલું રહે પછી, અને ડિસ્ચાર્જ તો આપોઆપ કર્મ થાય છે, એ કઈ આપણે કરવા ના કરીએ તો પણ થયા જ કરે છે, ને મેરે ચાર્જમાં આપણે પોતાને એમ લાગે આપણે મનુષ્ય છીએ. શું થાય ત્યાં સુધી ગ્રાઉન્ડ તૈયાર ના થાય ત્યાં સુધી મને નથી લાગતું. કોઈ પણ મળેલો માણસ અહીંયા પ્રગટ થઈને એમ કેતો નથી કે મને આ ભક્તિ મળે. ત્યાં સુધી એ બધું ખોસ પ્રિય જે કોઈ એમ કહે કે મોક્ષ મળશે એ માની ગમે. પણ કોઈ એવો એક માણસ અહીં પ્રગટ થઈને એમ કહી દે કે મને મોક્ષ મળે, મને આ રસ્તો મળ્યો, એની આ થિયરી છે, એનો આ રસ્તો છે, તો બરાબર છે. એ શું છે એ મારા બાપા ગુજરી ગયા તો એમને કહેવાય મોક્ષ ત્યાં કેવી ચિંતા થાય જ નહીં કે જો આ આ ભાવમાં જ આપણને એમ લાગે કે આપણને જે જાતનો આનંદ છે તમારા સત્યમાં બધું જો સમજી લો ને તમને ચિંતા બિલકુલ નહીં થાય. કા ચાલું એ પોતે થઈ ગયો એટલે બીજા લોકોને આજુબાજુ જે હાથમાં આવે તેને બાઈ મળે, જે નજીક માં આવી પડ્યો એને બારી મેળે. ભાઈ એમનો ક્રોધ જે કોઈ જોડે હોય તે બધું બળી જાય, શું પેલો પોતે બળે અને પછી બીજાને બાળે. અને આ જ્ઞાન લીધા પછી ક્રોધ માન માં થતા નથી, બંધ થઈ જાય બિલકુલ. ગુસ્સામાં ક્રોધ માં શું ફરક છે? ક્રોધ હંમેશા એની પાસે હિંસક છે. પેટ પેટમાં દુખ્યું મને દુખ્યું, માથું દુખ્યું તક મને માથું દુખ્યું, એને અમલ છે. આ બધા શરીર મન વચન કાયાનો અમલ છે અને મન વચન કાયા ઇફેક્ટિવ છે. કેવી છે? એટલે નિરંતર ઇફેક્ટ કરાવડાવનારી છે. માટે એ શુદ્ધાત્મા થયો છે ને એટલે એને ઇફેક્ટ વર્તી વર્તી કોઈ પણ જાતની ઇફેક્ટ વર્તી નથી. મનની નહીં, વચનની નહીં, કાયાની નહીં, તેને ઇફેક્ટ વર્તી નથી. એને અને સર્વિસ કરે છે, 4500 રૂપિયા પગાર લાવે છે, એન્જિનિયર થયેલો છે. ખોલા જઈએ તો એકલો જ માણસ છે આ જાગૃતિમાં. જાગૃતિ માણસ કરતા ના કરે પણ એ જાગૃતિ કામની નહીં, વ્યવહાર જોડે જોઈએ. શું જોઈએ? જોડે વ્યવહાર જોઈએ. વ્યવહાર વ્યવહાર ના હોય તો કામ મન ના રાખે ને. જે દીવાનું અજવાળું વ્યવહાર ઉપર ના પડતું હોય એ દીવાનું કામ ના શું? આપણી ઉપર ના પડે, બીજી જગ્યાએ પડતું હોય તો આપણે શું કામ લાગે? એટલે એનું એવું એવું થઈ ગયું છે કે ધીમે ધીમે હવે એને વ્યવહાર મળે જશે. અજવાળું બે જગ્યાએ પડવું જોઈએ, વેચેલું હોવું જોઈએ, તેનું એક જ જગ્યાએ સિન્ટર થઈ ગયું. બધું એવું થઈ ગયું. પછી ભાઈ હાજર.

કે એવું કઈક માનસિક રિલીફ કઈક બતાવો કે જેથી કરીને અવલંબન લોકો ને તૂટી જાય ત્યારે એમાં અલકો થઈને પણ રહી શકે. હા, એવું બતાવીએ છીએ આપણે બધાને, એવું જ બતાવીએ. આ લોકો નો અવલંબન તો દગો દે, જગત ના અવલંબન તો દગો દે આપણને, સમજ ને, એના અવલંબન રાખીને દગો દે. શું થાય? ખરે ટાઈમ એ ખસી જાય, એના કરતા તક્યો હારો, ખરે ટાઈમ ખસી ના જાય, જીવતો હોય ને એ ખસી જાય, જીવતો ખસી જાય, ઉઠી જાય ના ઉઠે, કેમ તક્યો ઉઠતા હોય ને. અને મેં પસંદ કર્યા તક્યા ને અવલંબન લેજો, બધા તમને આવા જે વિચાર આવે તો લખી લાવજો કે બધાના કે જે જન્મ થી 35 વર્ષ સુધી બીમાર રહે કળિયુગ માં એ માણસ આવતા બહુ ઊંચી ગતિ મજા આવી ગયા છે. કળિયુગ માં બીમાર હોય ને તેમ સારું, કે બીમાર હોય તેમ સારું, સારું સત્યુગ માં જોરદાર હોય તેમ સારું, ઘણી વાર બીમાર હોય ને તેમ સારું, ઓછા કરો રીતે બીમાર હોય એટલે કર્મ કરવાની ભાવના જ ના થાય ને, શક્તિ જ ના ઉત્પન્ન થાય ને, એટલે ભાઈ વિચારો વિચારો બધા મોડા પડી જાય બધું, બધું સમજ પડે ને, બરોબર, હૃદયપાટ ઓછો, બધું ઓછું, મોહ ઓછા થાય, મોહ બંધ થઈ જાય. માટે માંદગી ખોટી નથી, માંદગી ઉપકારી છે, સમજે તો, સમજે તો બઉ સરસ, ચિંતા બિંદા ઉપાડી હોય ને, સંસારી ચિંતા ઉભારી હોય રે એટલે જીવન જીવા જેવું લાગે પછી. પાંચ છે કેસેટો ભરેલી છે, બહાર પાડવાનું છે દાદા બોલ્યા હોય ને, પ્રશ્ન કરતો પછી સતત એમની વાણી નીકળી હોય, કેપ થઈ ગયેલી હોય, એવી 500 કેસેટો છે, બધું બધું સાહિત્ય તો ઘણું છે, મેટર બહુ છે પબ્લિશ કરવા માટે. આપડે પ્રશ્ન પૂછીએ, તમે પુનર્જન્મ માનો છો? ના, જ્યોતિષ હંમેશા પુનર્જન્મ ને સાબિત કરે છે. શું કહ્યું? જ્યોતિષ એક હસ્તરેખા સિવાય બીજું બધું જ્યોતિષ છે એ પુનર્જન્મ સાબિત કરે છે. શું કહ્યું? હા, હસ્તરેખા એકલું જ પુનર્જન્મ સાબિત નહીં કરે, એ લોકોને ફરી વાર હસ્તરેખા એકલું જ જોવાનો અધિકાર છે, બીજું જોવાનો અધિકાર નથી, પુનર્જન્મ માનતા જ નથી, પછી રસ્તાનો અધિકાર તરફ સમજ પડે ને, એ પુનર્જન્મ છે, આધાર પુનર્જન્મ ના આધારે જે બધું જ્યોતિષ છે. આ હસ્તરેખા કે તો અહીં રેખા આપણે જે થવાનું હોય ને તે રેખા બદલાયા કરે, થવાનું હોય તે પહેલા થઈ રેખા ત્યારે બદલાય, એટલે ફૂલ વાળાને ચાલી જાય ફોરેન વાળા, બાકી બીજું બધું તો ફોરેન વાળાને બધું આ કારણ કે સાચું વિજ્ઞાન છે તો કઈ જેવું તેવું નથી. જ્યોતિષ વિજ્ઞાન જેટલું આ પુનર્જન્મ સાચો છે એટલું જ એ સાચું છે, અને પુનર્જન્મ એના આધારે સાબિત થાય છે. અમે પુનર્જન્મ સાબિત કરી આપીએ, અને પુનર્જન્મ સાબિત થાય એટલે જ્યોતિષ સાચું છે, કરેક્ટ વાત થઈ પડી. પેલા માનતા હતા, હવે માનતા થયા છે, આપણે સાબિત કે બાપ હોય અને મા હોય. 1600 ભગવાન નિમિત્ત છે, આ લોકો નિમિત્ત છે, કરતા ખરેખર નથી કોઈ, નિમિત્ત થાય, નિમિત્ત જ છે ખાલી, ભગવાન એ ખાલી નિમિત્ત છે, આ નિમિત્ત છે,